શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 98 12 મહિનાની દ્વાદશી સંબંધી વ્રતોની વિધિ અને મહિમા તથા 8 મહાદ્વાદશીઓનું નિરૂપણ. સનતજી કહે છે, હે અનઘ, હવે હું તમને દ્વાદશી વ્રતોનું વર્ણન કરી સંભળાવું છું, જેમનું પાલન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને અતિ પ્રિય થાય છે. ચૈત્ર શુક્લ દ્વાદશીએ મહાવ્રતનું આચરણ કરવું, સફેદ ચોખા ભરેલા એક કળશની સ્થાપના કરવી જેમાં કોઈ છેદ ન હોય, તે અનેક પ્રકારના ફળોથી યુક્ત શેરડીના બે સાઠા સહિત બે સફેદ વસ્ત્રથી આચ્છાદિત શ્વેત ચંદનથી ચર્ચિત નાના પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી સંપન્ન તથા યથાશક્તિ સુવર્ણથી સુશોભિત હોય તે કળશ ઉપર ત્રાંબાનું પાત્ર મૂકીને તેમાં ગોળ મૂકવો. તે પાત્રમાં કામ સ્વરૂપ ભગવાન અચ્યુતનું ગંધ વગેરે ઉપચારો વડે પૂજન કરવું. દ્વાદશી ઉપવાસ કરીને બીજા દિવસે સવારે ફરી ભગવાનની પૂજા કરવી, ત્યાં ચડાવેલી વસ્તુઓ બ્રાહ્મણને આપી દેવી, પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક દ્વાદશી આ વ્રત કરીને આચાર્યને ઘૃત ધેનુ સહિત સર્વ સામગ્રીઓથી યુક્ત સૈયાદાન આપવું. ત્યાર પછી વસ્ત્ર વગેરેથી બ્રાહ્મણ દંપતીની પૂજા કરીને તેમને સુવર્ણમય કામદેવ તથા દૂધ આપતી સફેદ ગાયનું દાન આપવું. દાન આપતા આ પ્રમાણે કહેવું, કામરૂપી શ્રી હરિ મારા પર પ્રસન્ન થાઓ. જે આ પ્રમાણે મદન દ્વાદશી વ્રતનું પાલન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સમતા પ્રાપ્ત કરી લે છે. આ જ તિથિને ભર્તૃદ્વાદશીનું વ્રત પણ બતાવ્યું છે. એમાં સુંદર સૈયા બિછાવીને તેના પર લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને સ્થાપિત કરીને તેમની ઉપર ફૂલોનો મંડપ બનાવવો. ત્યાર પછી વ્રત કરનારે ગંધ વગેરે ઉપચારોથી ભગવાનની પૂજા કરવી, માંગલિક ગીત વાદ્ય વગેરે દ્વારા રાત્રે જાગરણ કરવું, પછી બીજા દિવસે સવારે સૈયા સહિત ભગવાન વિષ્ણુની સુવર્ણમયી પ્રતિમાનું શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું, બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણાથી તેમને સંતુષ્ટ કરીને વિદાય કરવા. આ પ્રમાણે વ્રત કરનાર પુરુષનું દાંપત્ય સુખ ચિરસ્થાયી થાય છે અને તે 7 જન્મો સુધી આલોક અને પરલોકના અભિષ્ટ ભોગો ભોગવતો રહે છે. વૈશાખ શુક્લ દ્વાદશીએ ઉપવાસ અને ઇન્દ્રિય સંયમપૂર્વક ગંધ વગેરે ઉપચારો દ્વારા ભક્તિભાવથી ભગવાન માધવની પૂજા કરવી, પછી તૃપ્તિજનક મધુર પકવાન અને જળનો એક ગળો બ્રાહ્મણને આપો, ભગવાન માધવ મારા પર પ્રસન્ન થાઓ. આજ આ વ્રતનો ઉદ્દેશ હોવો જોઈએ. જ્યેષ્ઠ શુક્લ દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો દ્વારા ભગવાન ત્રિવિક્રમની પૂજા કરીને વ્રતીય મિષ્ટાનથી ભરેલો કરવા એટલે નાચવાવાળો લોટો આપો. ત્યાર પછી એક સમયે ભોજનનું વ્રત કરવું. આ વ્રતથી સંતુષ્ટ થઈને દેવાધિદેવ ભગવાન ત્રિવિક્રમ જીવનમાં વિપુલ ભોગ અને અંતમાં મોક્ષ પણ આપે છે. અષાઢ શુક્લ દ્વાદશીએ ગંધ વગેરેથી અલગ અલગ 12 બ્રાહ્મણોની પૂજા કરીને તેમને મિષ્ટાન્ન ભોજન કરાવવું, પછી તેમના માટે વસ્ત્ર છડી યજ્ઞોપવિત અંગૂઠી અને જળપાત્ર આ વસ્તુઓનું ભક્તિપૂર્વક દાન કરવું. ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ, આજ તે દાનનો ઉદ્દેશ હોવો જોઈએ. શ્રાવણ શુક્લ દ્વાદશીએ વ્રત કરનારે ભગવત પરાયણ થઈને ગંધ વગેરે ઉપચારો વડે ભક્તિપૂર્વક ભગવાન શ્રીધરની પૂજા કરવી, પછી ઉત્તમ બ્રાહ્મણોને દહીં ભાતનું ભોજન કરાવીને ચાંદીની દક્ષિણા આપવી, તેમને નમસ્કાર કરીને વિદાય કરવા, મનમાં એવી ભાવના કરવી કે મારા વ્રતથી દેવેશ્વર ભગવાન શ્રીધર પ્રસન્ન થાઓ. ભાદ્રપદ શુક્લ દ્વાદશીએ વ્રતી પુરુષે ભગવાન વામનની પૂજા કરવી, પછી 12 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું, ત્યાર પછી સુવર્ણમય દક્ષિણા આપવી. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આશ્વિન શુક્લ દ્વાદશીએ ગંધ વગેરે ઉપયોગ વડે ભગવાન પદ્મનાભની પૂજા કરવી અને પછી બ્રાહ્મણોને મિષ્ટાન્ન કરાવવું. આ ઉપરાંત તેમને વસ્ત્ર અને સુવર્ણ દક્ષિણા આપવી. હે દ્વિજોત્તમ, આ વ્રતથી સંતુષ્ટ થઈને ભગવાન પદ્મનાભ વ્રતિને શ્વેત દ્વીપની પ્રાપ્તિ કરાવે છે અને આ લોકમાં પણ મનોવાંછિત ભોગ આપે છે. કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં ગોવત્સ દ્વાદશીનું વ્રત હોય છે. તેમાં વાછરડા સહિત ગાયની આકૃતિ દોરીને સુગંધિત ચંદન અને પુષ્પમાળાઓથી તેમની પૂજા કરવી. પછી તાંબાના પાત્રમાં ફૂલ અક્ષત અને તલ મૂકીને તે બધા દ્વારા વિધિપૂર્વક અર્ધ્યદાન કરવું. હે નારદ, નીચેના મંત્રથી તેના ચરણોમાં અર્ધ્ય આપવો જોઈએ. શિરોદારણ વસંભૂતે સુરાસુર નમસ્કૃતે સર્વદેવમયે દેવી સર્વદેવે દેવેરલંકૃતે માતર માતર માતર ગવ ગરવામ માતર ગૃહાણાદ અર્ધ્યમ નમો અસ્તુ તે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચાર અધ્યાય 121મો શ્લોક સંખ્યા 30-31. અહીં પુનઃ સ્પષ્ટતા કે આ જે અધ્યાય છે તે સંસ્કૃતની અનુક્રમણિકા પ્રમાણે છે અને આપણે જે અધ્યાય અત્યારે લીધો છે આજે જે શરૂઆતમાં 98મો એ આજની એટલે કે આ સંક્ષિપ્ત નારદ પુરાણની અનુક્રમણિકા પ્રમાણે છે. અર્થાત ક્ષીરસાગરથી પ્રગટ થયેલા સર્વદેવો તથા દાનવો દ્વારા વંદિતા સંપૂર્ણ દેવ સ્વરૂપ દેવી તમને નમસ્કાર છે. હે માતા, હે ગોમાતા, આ અર્ધ્ય ગ્રહણ કરો. ત્યાર પછી અડદ વગેરેથી બનાવેલા વડા અર્પણ કરવા. આ પ્રમાણે પોતાના વૈભવ અનુસાર 10, 5 અથવા 1 વડું અર્પણ કરવું જોઈએ. તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી. સુરભે ત્વમ જગન માતા નિત્યમ વિષ્ણુ પદે સ્થિતા સર્વદેવમયી ગ્રાસમ મયા દત્તમીમ ગ્રસ સર્વદેવમયે દેવી સર્વદેવેર દેવેર અલંકૃતે માતર મમા અભિલષિતમ સફલમ કરો નંદિની. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 100 ભાગ 4 અધ્યાય 121 શ્લોક સંખ્યા 32-34. અર્થાત હે સુરભી, તમે સંપૂર્ણ જગતના માતા છો અને સદા ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરો છો. હે સર્વદેવમયી દેવી, મારા આપેલા ગ્રાસને ગ્રહણ કરો. હે દેવી, તમે સર્વદેવ સ્વરૂપા છો. સંપૂર્ણ દેવતા તમને વિભૂષિત કરે છે. સંપૂર્ણ દેવતા તમને વિભૂષિત કરે છે. હે માતા નંદિની, મારી અભિલાષા પૂર્ણ કરો. હે દ્વિજોત્તમ, આ દિવસે તેલમાં બનાવેલું તથા વટલોઈમાં રાંધેલું અન્ન ન ખાવું. ગાયનું દૂધ દહીં ઘી અને છાશ પણ ન લેવી. હે બ્રહ્મન, કાર્તિક શુક્લ દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારોથી એકાગ્રતાપૂર્વક ભગવાન દામોદરની પૂજા કરવી. પછી 12 બ્રાહ્મણોને પકવાનનું ભોજન કરાવવું. ત્યાર પછી જળથી ભરેલા ઘડાને વસ્ત્ર વેંટાળીને પૂજા કરીને સોપારી લાડુ અને સુવર્ણ સહિત પ્રસન્નતાપૂર્વક અર્પણ કરવું. આ પ્રમાણે કરવાથી ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત અને સંપૂર્ણ ભોગોનો ભોગતા થાય છે. એનું શરીર છૂટ્યા પછી તે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. માર્ગશ્રી શુક્લ દ્વાદશીએ પરમ ઉત્તમ સાધ્ય વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. મનોભાવ પ્રાણ નર અપાન વીર્યવાન ચિતિ હય નય હંસ નારાયણ વિભુ અને પ્રભુ આ 12 સાધ્યગણ છે. મનોભવસ્થા પ્રાણો નરો પાનસ્વ વીર્યવાન ચિતિર હર્યો નય નય શ્રેવ હંસો નારાયણસ્તથા વિભુસ્વાપી વિભુસ્વાપી પ્રભુશ્ચેવ સાધ્યા દ્વાદશ કીર્તિતા. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 4 અધ્યાય 121 શ્લોક સંખ્યા 51-52. ચોખા પર આમનું આહવાન કરીને ગંધ પુષ્પ વગેરે દ્વારા પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ભગવાન નારાયણ પ્રસન્ન થાઓ આવી ભાવનાથી 12 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા. આ જ દિવસે દ્વાદશ આદિત્ય નામક વ્રત પણ પ્રસિદ્ધ છે. આ દિવસે બુદ્ધિમાન પુરુષ 12 આદિત્યોની પૂજા કરે. ધાતા મિત્ર અર્યમા પુષા શક્ર અંશ વરુણ ભગ ત્વષ્ટા વિવસ્વાન સવિતા અને વિષ્ણુ આ 12 આદિત્ય છે. ધાતા મિત્રો અર્યમા પુષા શંક્રો વંશો વરુણો ભગ ત્વષ્ટા વિવસ્વાન સવિતા વિષ્ણુર્દ્વાદશ ઈરિતાહા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 121 શ્લોક સંખ્યા 55-56. દરેક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી યત્નપૂર્વક 12 આદિત્યોની પૂજા કરતા રહીને 1 વર્ષ વ્યતીત કરે. વ્રતના અંતમાં સોનાની 12 પ્રતિમાઓ બનાવરાવી અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને 12 શ્રેષ્ઠ બ્રાહ્મણોને સત્કારપૂર્વક મિષ્ટાન્ન ભોજન કરાવવું. પછી દરેક બ્રાહ્મણને 1-1 પ્રતિમા આપી દેવી. આ પ્રમાણે દ્વાદશ આદિત્ય એટલે કે દ્વાદશાદિત્ય નામક વ્રત કરીને મનુષ્ય સૂર્યલોકમાં જઈને ત્યાંના ભોગોનો ચિરકાળ સુધી ઉપભોગ કરીને પછી તે પૃથ્વી ઉપર ધર્માત્મા મનુષ્ય થાય છે. મનુષ્યોનીમાં તેને રોગનો સ્પર્શ થતો નથી. વ્રતના પુણ્યથી તે ફરીથી જ વ્રત કરીને તેનો પુણ્યશ્રી સૂર્યમંડળને ભેદીને નિરંજન નિરાકાર અને નિર્દ્વંદ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. હે દ્વિજોત્તમ, તે તિથિએ અખંડ નામક વ્રત પણ હોય છે. તેમાં ભગવાન જનાર્દનની સૂર્ય સુવર્ણમયી મૂર્તિ બનાવીને ગંધ પુષ્પ વગેરે દ્વારા તેની પૂજા કરીને ભગવાનના સાનિધ્યમાં 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. દરેક મહિનાની દ્વાદશી આ પ્રમાણે કરીને સ્વયં રાત્રે ભોજન કરવું અને જીતેન્દ્રિય ભાવે રહીને વર્ષ પૂરું થાય ત્યારે તે સુવર્ણ મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરીને દુધાળ ગાયની સાથે તેનું આચાર્યને દાન કરવું. ત્યાર પછી 12 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ખાંડ અને ખીરનું ભોજન કરાવીને તેમને 12 સુવર્ણખંડની દક્ષિણા આપીને નમસ્કાર કરવા. આ પ્રમાણે વ્રત પૂર્ણ કરીને જે ભગવાન જનાર્દનને પ્રસન્ન કરે છે તે સુવર્ણમય વિમાન દ્વારા વિષ્ણુના પરમધામમાં જાય છે. પોષ માસના કૃષ્ણપત્રની એટલે કે કૃષ્ણપક્ષની દ્વાદશીએ રૂપવ્રત હોય છે. હે બ્રહ્મન, આ વ્રત કરનારે દશમીએ વિધિપૂર્વક સ્નાન કરીને સફેદ અથવા કોઈ એક રંગવાળી ગાયના ગોબરને ધરતી પર પડતા પહેલાં જ લઈ લેવું. તે ગોબરમાંથી 108 પિંડ બનાવીને તેમને તાંબા અથવા માટીના પાત્રમાં રાખીને તડકામાં સુકાવી દેવા. પછી એકાદશી ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમાનું વિધિપૂર્વક પૂજન અને રાત્રે જાગરણ કરવું. સુંદર મંગલમય ગીત વાદ્ય સ્તોત્ર પાઠ અને જપ વગેરે દ્વારા જાગરણના કાર્યને સફળ બનાવીને ત્યાર પછી પ્રાતઃકાળમાં જળથી ભરેલા કળશ પર તલથી ભરેલું પાત્ર મૂકીને તેની ઉપર સોનાની પ્રતિમાને પધરાવી અને વિભિન્ન ઉપચારોથી તેની પૂજા કરવી. ત્યાર પછી અરણી કાષ્ઠનું ઘર્ષણ કરીને નૂતન અગ્નિ ઉત્પન્ન કરો અને તેની પૂજા કર્યા પછી વિદ્વાન પુરુષે તે પ્રજ્વલિત અગ્નિમાં તલ અને ઘી સહિત એક એક ગોમય પિંડનો વિષ્ણુ સંબંધી દ્વાદશાક્ષર મંત્રથી હોમ કરો. દ્વાદશાક્ષર મંત્ર કહેતા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્યાર પછી પૂર્ણાહુતિ કરીને પ્રેમપૂર્વક હૃદયથી પ્રસન્નતાપૂર્વક 108 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું. પછી કળશ સહિત તે પ્રતિમા આચાર્યને અર્પિત કરવી. ત્યાર પછી બીજા બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપી પુરુષ હોય કે સ્ત્રી આ વ્રતનું આદરપૂર્વક પાલન કરીને તે રૂપ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી લે છે. માઘ શુક્લ દ્વાદશીએ શાલિગ્રામ શિલાનું વિધિપૂર્વક ભક્તિભાવથી પૂજન કરીને તેના મુખ્ય ભાગમાં સુવર્ણ મૂકવું. પછી તેને ચાંદીના પાત્રમાં મૂકીને 2 શ્વેત વસ્ત્રોથી ઢાંકી દે. ત્યાર પછી વેદવેતા બ્રાહ્મણને ખાંડ અને ઘી સહિત હિતકર ખીરનું ભોજન કરાવવું અને સ્વયં એક સમય ભોજન કરીને ભગવાન વિષ્ણુનું ચિંતન કરતા રહેવું. આ પ્રમાણે કરનાર પુરુષ આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, ફાલ્ગુન માસના શુક્લ પક્ષની દ્વાદશીએ શ્રીહરિની સોનાની પ્રતિમાનું ગંધ પુષ્પ વગેરેથી પૂજન કરીને તેનું વેદવેતા બ્રાહ્મણને દાન આપી દેવું. પછી 12 બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા. ત્યાર પછી સ્વયં ભાઈબંધુઓ સાથે ભોજન કરવું. સ્ત્રી સ્પૃશા ઉન્મિલની પક્ષવર્ધિની વાંજુલી જયા વિજયા જયંતી તથા પરાજિતા 8 પ્રકારની દ્વાદશી તિથિઓ સર્વ પાપોનો નાશ કરનારી છે. આ દિવસે સદા ઉપવાસપૂર્વક વ્રત કરવું જોઈએ. શ્રી નારદજીએ પૂછ્યું, હે બ્રહ્મન, આ બધી દ્વાદશીઓનું લક્ષણ કેવું છે અને તેમનું શું ફળ છે તે બધું મને જણાવો. આ સિવાય બીજી પુણ્યદાયક તિથિઓનો પણ પરિચય આપો. સુતજી કહે છે, હે મહર્ષિઓ, દેવર્ષિ નારદજીએ દ્વિજ શ્રેષ્ઠ સનાતનજીને જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે સનાતન મુનિએ પોતાના ભાઈ મહાભાગવત નારદજીની પ્રશંસા કરી. સનાતનજી બોલ્યા, તમે તો સાધુ પુરુષોના સંશયનું નિવારણ કરનારા છો. તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. હું તમને મહાદ્વાદશીઓના પૃથક પૃથક લક્ષણ અને ફળ બતાવું છું. જે દિવસે એકાદશી સૂર્યોદયથી પહેલાં અરુણોદય કાળમાં જ નિવૃત્ત થઈ ગઈ હોય, આખો દિવસ દ્વાદશી હોય અને રાતના ભાગમાં ત્રયોદશી આવી ગઈ હોય, તે દિવસે સ્ત્રી સ્પૃશા સ્પૃશા નામક દ્વાદશી કહેવાય છે, તેનું ફળ મહાન છે. હે નારદ, જે મનુષ્ય સ્ત્રી સ્પૃશા દ્વાદશી ઉપવાસ કરીને ભગવાન ગોવિંદનું પૂજન કરે, ભગવાન ગોવિંદનું પૂજન કરે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, એમાં સંશય નથી. જ્યારે અરુણોદય કાળમાં એકાદશી તિથિ 10મીથી વૃદ્ધ હોય અને એકાદશી આખો દિવસ રહીને બીજે દિવસે પણ થોડો સમય વિદ્યમાન હોય, તો તે પ્રથમ દિવસની એકાદશીને છોડીને બીજા દિવસે મહાદ્વાદશી ઉપવાસ કરવો, તેને ઉન્મિલની દ્વાદશી કહે છે. તે ઉન્મિલની વ્રતના વ્રતમાં ઉત્તમ પૂજાવિધિ વડે ભગવાન વાસુદેવનું યજન કરીને મનુષ્ય 1000 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. મનુષ્યને 1000 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. જ્યારે શ્રુદયકાળમાં 10મી એકાદશીનો સ્પર્શ કરતી હોય અને દ્વાદશીની વૃદ્ધિ થઈ હોય, તો તે એકાદશીને છોડીને વંજુલી નામક તે મહાદ્વાદશીએ જ સદા ઉપવાસ કરવો જોઈએ. તેમાં સૌને સદા અભયદાન કરનારા પરમ પુરુષ શંકરસણ દેવનું ગંધ વગેરે ઉપચારો વડે ભક્તિપૂર્વક પૂજન કરવું. આ મહાદ્વાદશી સંપૂર્ણ યજ્ઞનું ફળ આપનારી તથા સર્વ સંપદાઓ આપનારી છે. હે વિપ્રવર, જ્યારે પૂર્ણિમા અને અમાવસ્યા નામની તિથિઓની વૃદ્ધિ થાય છે, ત્યારે તે પક્ષની દ્વાદશીનું નામ પક્ષવર્ધિની હોય છે, જે બહુ જ ફળદાયી છે. તેમાં સંપૂર્ણ ઐશ્વર્ય પ્રદાન કરનારા તથા પુત્ર પોત્રાદિ વધારનારા જગદીશ્વર ભગવાન પ્રદ્યુમ્નનું પૂજન કરવું જોઈએ. જ્યારે શુક્લ પક્ષમાં તેનું નામ જયા હોય છે, તે સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનારી છે. તેમાં સમસ્ત કામનાઓના દાતા અને માનવને સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા લક્ષ્મીપતિ ભગવાન અનિરુદ્ધની આરાધના કરવી જોઈએ. જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશી તિથિ શ્રવણ નક્ષત્ર સાથે હોય, ત્યારે તે વિજયા નામે પ્રસિદ્ધ છે. તેમાં સદા સમસ્ત ભોગોને આશ્રય તથા સંપૂર્ણ સૌખ્ય પ્રદાન કરવાવાળા ભગવાન ગદાધરની પૂજા કરવી જોઈએ. હે વિપ્રવર, વિજયામાં ઉપવાસ કરીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પામે છે. જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશીના દિવસે રોહિણી નક્ષત્ર હોય, તો તે મહાપુણ્યવતી જયંતી નામે પ્રસિદ્ધ છે. તેમાં મનુષ્યને સિદ્ધિ આપનારા ભગવાન વામનનું પૂજન કરવું જોઈએ. આ તિથિએ ઉપવાસ કરવાથી સંપૂર્ણ વ્રતોનું ફળ મળે છે, સમસ્ત દાનોનું ફળ મળે છે અને ભોગ તથા મોક્ષપ્રદ છે. જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશી જ્યારે પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય, ત્યારે તેને અપરાજિતા કહે છે. તે સંપૂર્ણ જ્ઞાનપ્રદ છે. તેમાં સંસાર બંધનનો નાશ કરનારા જ્ઞાનવિધિ તથા રોગ શોકથી સહિત ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ. તે તિથિ ઉપવાસ કરીને બ્રાહ્મણ ભોજન કરાવનાર મનુષ્ય તે વ્રતના પુણ્ય વડે સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. જ્યારે અષાઢ શુક્લ દ્વાદશીએ અનુરાધા નક્ષત્ર હોય, ત્યારે બે વ્રત કરવા જોઈએ. અહીં દેવતા એક જ છે, તેથી બે વ્રત કરવામાં દોષ નથી. જ્યારે ભાદ્રપદ શુક્લ દ્વાદશીએ શ્રવણ નક્ષત્ર હોય અને કાર્તિક શુક્લ દ્વાદશીએ રેવતી નક્ષત્રનો સંયોગ થાય, તો એકાદશી અને દ્વાદશી બંને દિવસ વ્રત કરવું જોઈએ. હે વિપ્રવર, આ સિવાય અન્યત્ર દ્વાદશીએ એક સમય ભોજન કરીને વ્રત કરવું જોઈએ. આ વ્રત સ્વાભાવિક રીતે જ સર્વ પાતકોનો નાશ કરનારું છે. દ્વાદશી સહિત એકાદશીનું વ્રત નિત્ય માનવામાં આવ્યું છે, તેથી અહીં તેના અધ્યાપન વિશે લખ્યું નથી. આ વ્રત આજીવન કરતા રહેવું જોઈએ. અધ્યાય 98 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.